श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 22 तीर्थ महिमाना प्रसंग में वामन अवतार की कथा भगवान बाष्कली दैत्य पास थी त्रिलोकना राज्य नु अपहरण भीष्मजीए कहू हे ब्रह्मन हवे हूँ तीर्थों अद्भुत महात्म्य सांभळवा इच्छू छू जेने सांभळीने मनुष्य संसार बंधन थी मुक्त थी जाए छे। तमे विस्तार थी तेनु वर्णन करो। पुलत्स्यजीए कह्यु, हे राजन, एवा अनेक पावन तीर्थ छे जेमना नाम लेवाथी पण मोटा मोटा पातकोनो नाश थई जाय छे। तीर्थोना दर्शन करवा, तेमा स्नान करवू, त्यां जईने वारंवार डुबकी मारवी तथा बधा तीर्थोनु स्मरण करवू आ मनोवांछित फळ आपनारा छे। हे भीष्म, पर्वत, नदीओ, क्षेत्र, आश्रम अने मानस वगैरे सरोवर आ बधा तीर्थ छे, जेमा तीर्थयात्राना उद्देश्यथी जनार पुरुषने अश्वमेघ वगैरे यज्ञनुं फळ मळे छे, एमां सहज पण संदेह नथी। भीष्मजीए पूछ्यु, हे द्विजश्रेष्ठ, हूँ तमारी पासे भगवान श्री विष्णुनुं चरित्र सांभळवा इच्छू छू। सर्वसमर्थ तथा सर्वव्यापक श्री विष्णुए यज्ञ पर्वत पर जईने त्यां पोताना चरण मूकीने क्या दानवनु दमन कर्युं हतुं, हे महामुने, आ बधी वातो मने कहो। पुलत्स्यजी बोल्या, हे वत्स, तमे बहु उत्तम वात पूछी छे, एकाग्रताथी सांभळो। प्राचीन सतयुगनी वात छे। बलवान दानवोए संपूर्ण स्वर्ग पर अधिकार जमावी दीधो हतो। इंद्र सहित समस्त देवताओने जीतीने तेमनी पासेथी त्रिभुवननुं राज्य छीनवी लीधुं हतुं। તેમનામાં બાષ્કલી નામનો દાનવ સર્વથી બળવાન હતો। તેણે બધા દાનવોને યજ્ઞ ભોગતા બનાવી દીધા હતા। આથી ઇન્દ્રને ભારે દુઃખ થયું। તેઓ પોતાના જીવનથી નિરાશ થઈ ગયા। તેમણે વિચાર્યું, બ્રહ્માજીના વરદાનથી દાનવરાજ બાષ્કલી મારા તથા બધા દેવતાઓ માટે અવધ્ય થઈ ગયો છે। તેથી હું બ્રહ્મલોકમાં જઈને ભગવાન બ્રહ્માજીનું જ શરણ લઈશ। તેમના સિવાય મને સહાયતા કરનાર કોઈ નથી। એવું વિચારીને દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓને સાથે લઈને તરત તે સ્થાન પર ગયા જ્યાં ભગવાન બ્રહ્માજી બિરાજમાન હતા। ઇન્દ્ર બોલ્યા, હે દેવ, શું તમે અમારી હાલત જાણતા નથી? હવે અમારે કઈ રીતે જીવવું? પ્રભો, તમારા વરદાનથી દૈત્યોએ અમારું બધું છીનવી લીધું। હું દુરાત્મા બાષ્કલીના બધા કરતૂતો તમને પહેલેથી જણાવી ચૂક્યો છું। હે પિતામા, તમે જ અમારા પિતા છો। અમારી રક્ષા માટે શીઘ્ર કોઈ ઉપાય કરો। સંસારમાંથી વેદપાઠ અને યજ્ઞ યાગાદિ ચાલ્યા ગયા। ઉત્સવ અને મંગળના પ્રસંગો ભૂતકાળ બની ગયા। બધાએ અધ્યયન કરવાનું છોડી દીધું છે। દંડ નીતિ પણ ઉઠાવી લીધી છે। આ બધા કારણોથી સંસારના લોકો ગમે તેમ માત્ર શ્વાસ લઈ રહ્યા છે। જગત પીડાગ્રસ્ત તો હતું જ, હવે વિશેષ સંકટમાં મુકાઈ ગયું છે। આટલા સમયમાં અમારા લોકોને બહુ ગ્લાની ઉઠાવી પડે છે। બ્રહ્માજીએ કહ્યું, હે દેવરાજ, હું જાણું છું કે બાષ્કલી બહુ નીચ છે અને વરદાન મેળવીને અહંકારી થઈ ગયો છે। તમારા લોકો માટે તે અજય છે, તેમ છતાં હું માનું છું કે ભગવાન શ્રી વિષ્ણુ તેને જરૂર સીધો કરી દેશે। પુલત્સ્યજી કહે છે, તે સમયે બ્રહ્માજી સમાધિમાં સ્થિત થઈ ગયા। તેમના ચિંતન કરવાથી ધ્યાન માત્રથી ચતુર્ભુજ ભગવાન શ્રી વિષ્ણુ થોડા જ સમયમાં ત્યાં આવી પહોંચ્યા। ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે બ્રહ્મન, આ ધ્યાનને છોડો, જેના માટે તમે ધ્યાન કરો છો તે જ હું સાક્ષાત તમારી પાસે આવી ગયો છું। બ્રહ્માજીએ કહ્યું, હે સ્વામી, અહીં આવીને મને દર્શન આપ્યા બહુ મોટી કૃપા થઈ। જગતના માટે જગદીશ્વરને જેટલી ચિંતા છે તેટલી બીજા કોને હોઈ શકે છે? મારી ઉત્પત્તિ પણ તમે જગતને માટે જ કરી હતી અને જગતની આ દશા છે, તેથી તેના માટે ભગવાનનું શુભાગમન વાસ્તવમાં કોઈ આશ્ચર્યની વાત નથી। પ્રભો, વિશ્વના પાલનનું કાર્ય તમારે જ આધીન છે। આ ઇન્દ્રનું રાજ્ય બાષ્કલીએ છીનવી લીધું છે। ચરાચર પ્રાણીઓ સહિત ત્રિલોકને તેણે પોતાના અધિકારમાં કરી લીધું છે। હે કેશવ, હવે તમે જ સલાહ આપીને પોતાના સેવકની સહાયતા કરો। ભગવાન શ્રી વાસુદેવે કહ્યું, હે બ્રહ્મન, તમારા વરદાનથી તે દાનવ અત્યારે અવધ્ય છે, છતાં તેને યુક્તિથી બંધનમાં નાખીને પરાસ્ત કરી શકાય છે. હું દાનવોનો વિનાશ કરવા માટે વામન રૂપ ધારણ કરીશ. આ ઇન્દ્ર મારી સાથે બાસ્કલીને ઘેર આવે અને ત્યાં જઈને મારા માટે આ પ્રમાણે વરદાનની યાચના કરે. રાજન, આ ઠીંગણા બ્રાહ્મણને માટે 3 ડગલા ભૂમિનું દાન આપો. હે મહાભાગ, આમના માટે હું તમારી પાસે યાચના કરું છું. આ પ્રમાણે કહેવાથી તે દાનવરાજ પોતાના પ્રાણ સુદ્ધા આપી શકે છે. પિતામહ, તે દાનવનું દાન સ્વીકારીને પ્રથમ તેને રાજ્યથી વંચિત કરીશ, પછી તેને બાંધીને પાતાળનો નિવાસી બનાવીશ. આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી કાર્ય સાધનને અનુકૂળ સમય આવીએ સંપૂર્ણ પ્રાણીઓ પર દયા કરનારા દેવાધિદેવ ભગવાને દેવતાઓનું હિત કરવા માટે અદિતિના પુત્ર થવાનો વિચાર કર્યો. ભગવાને જે દિવસે ગર્ભમાં પ્રવેશ કર્યો તે દિવસે સર્વત્ર સ્વચ્છ વાયુ વહેવા લાગ્યો. સંપૂર્ણ પ્રાણી કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વિના પોતપોતાના ઉચ્છિત પદાર્થ પ્રાપ્ત કરવા લાગ્યા. વૃક્ષો પરથી ફૂલોની વૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓ નિર્મળ થઈ ગઈ તથા બધા મનુષ્યો સત્યપરાયણ થઈ ગયા. દેવી અદિતિએ 1000 દિવ્ય વર્ષો સુધી ભગવાનને ગર્ભમાં ધારણ કર્યા. ત્યાર પછી તે ભૂત ભાવન પ્રભુ વામન રૂપે પ્રગટ થયા. તેમના પ્રાગટ્ય સાથે નદીઓનું જળ સ્વચ્છ થઈ ગયું. સુગંધિત વાયુ પ્રસરવા લાગ્યો. તે તેજસ્વી પુત્રના પ્રગટ થવાથી મહર્ષિ કશ્યપને પણ બહુ આનંદ થયો. ત્રણેય લોકમાં નિવાસ કરવાવાળા સમસ્ત પ્રાણીઓના મનમાં અપૂર્વ ઉત્સાહ આવી ગયો. ભગવાન જનાર્દનનો પ્રાદુર્ભાવ થતા જ સ્વર્ગલોકમાં નગારા વાગવા લાગ્યા. અત્યંત હર્ષોલ્લાસના કારણે ત્રિલોકના મોહ અને દુઃખ નષ્ટ થઈ ગયા. ગંધર્વોએ અત્યંત ઉચ્ચ સ્વરે સંગીત શરૂ કર્યું. કેટલાક ઊંચા સ્વરે ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. કોઈ અત્યંત હર્ષમાં આવીને જોર જોરથી ગર્જના કરતા રહીને વારંવાર ભગવાનને સાધુવાદ આપવા લાગ્યા તથા કેટલાક લોકો જન્મ, ભય, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી છુટકારો મેળવવા માટે તેમનું ધ્યાન કરવા લાગ્યા. આ પ્રમાણે આ સંપૂર્ણ જગત બધી બાજુથી અત્યંત પ્રસન્ન થઈ ગયું. દેવતાઓ મનમાં વિચારવા લાગ્યા, આ સાક્ષાત પરમાત્મા શ્રી વિષ્ણુ છે. બ્રહ્માજીના અનુરોધથી જગતની રક્ષા માટે આ જગદીશ્વરે વામન રૂપ ધારણ કર્યું છે. એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ અને એ જ મહેશ્વર છે. દેવતા, યજ્ઞ અને સ્વર્ગ બધું જ એ જ છે, એમાં સહેજ પણ સંદેહ નથી. આ સંપૂર્ણ ચરાચર જગત ભગવાન શ્રી વિષ્ણુથી વ્યાપ્ત છે. એવો એક હોવા છતાં પણ પૃથક શરીર ધારણ કરીને બ્રહ્માના નામે વિખ્યાત છે. જે પ્રમાણે ઘણા રંગોવાળી વસ્તુઓનું સાનિધ્ય થતા સ્ફટિકમણિ વિચિત્ર જેવો પ્રતીત થાય છે, તે જ પ્રમાણે માયામય ગુણોના સંસર્ગથી સ્વયંભૂ પરમાત્માની વિવિધ રૂપોમાં પ્રતીતિ થાય છે. જેમ એક જ ગ્રહપત્ય, અગ્નિ, દક્ષિણાગ્નિ તથા આહવની યાગ્નિ વગેરે જુદી જુદી સંજ્ઞાઓને પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે આ એક જ વિષ્ણુ, આ એક જ શ્રી વિષ્ણુ બ્રહ્મા વગેરે અનેક નામ અને રૂપમાં ઉપલબ્ધ થાય છે. એ ભગવાન બધી રીતે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરશે. શુદ્ધ ચિત્તવાળા દેવતાઓ જ્યારે આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે જ સમયે ભગવાન વામન ઇન્દ્રની સાથે બાસ્કલીને ઘેર ગયા. તેમણે દૂરથી જ બાસ્કલીના નગરને જોયું, જે કિલ્લાથી સુરક્ષિત હતું. અનેક પ્રકારના રત્નોથી સજાવેલા ઊંચા ઊંચા મહેલો જે આકાશચારી પ્રાણીઓ માટે પણ અગમ્ય હતા. તે નગરના રસ્તા અતિ સુંદર અને વ્યવસ્થિત હતા. કોઈ એવું પુષ્પ ન હતું, એવી કોઈ વિદ્યા ન હતી, એવું કોઈ શિલ્પ ન હતું તથા એવી કોઈ કળા ન હતી જે બાસ્કલીના નગરમાં ન હોય. દાનવરાજ બાસ્કલી ત્યાં જ રહીને ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકીનું પાલન કરતો હતો. તે ધર્મનો જ્ઞાતા, કૃતજ્ઞ, સત્યવાદી અને જીતેન્દ્રિય હતો. બધા પ્રાણી સુગમતાપૂર્વક તેને મળી શકતા હતા. ન્યાય અન્યાયનો નિર્ણય કરવામાં તેની બુદ્ધિ બહુ જ કુશળ હતી. તે બ્રાહ્મણોનો ભક્ત, શરણાગતોનો રક્ષક તથા દીન અને અનાથો પર દયા કરનાર હતો. મંત્રશક્તિ, પ્રભુશક્તિ અને ઉત્સાહ શક્તિ આ ત્રણેય શક્તિઓથી તે સંપન્ન હતો. સંધિ વિગ્રહ યાન આસન દેધિભાવ અને સમાશ્રય રાજનીતિના છ ગુણોનો અવસરને અનુકૂળ ઉપયોગ કરવામાં તેનો સદા ઉત્સાહ રહેતો હતો. તે બધાની સાથે પ્રસન્નતાથી વાત કરતો હતો. વેદ વેદાંગના તત્વને તેને સંપૂર્ણ જ્ઞાન હતું. તે યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તપસ્યા પરાયણ ઉદાર સુશીલ સંયમી પ્રાણીઓની હિંસાથી વિરુદ્ધ માનનીય પુરુષોને આદર આપનાર શુદ્ધ હૃદય પ્રસન્નમુખ પૂજનીય પુરુષોનું પૂજન કરનાર સંપૂર્ણ વિષયોનો જ્ઞાતા સૌભાગ્યશાળી જોવામાં સુંદર અન્નનો બહુ મોટો સંગ્રહ રાખનાર બહુ ધની અને મહાન દાની હતો. તે ધર્મ અર્થ અને કામ ત્રણેયના સાધનમાં સંલગ્ન રહેતો હતો. ભાસ્કલી ત્રિલોકીનો એક શ્રેષ્ઠ પુરુષ હતો. તે હંમેશા પોતાના નગરમાં જ રહેતો હતો. તેનામાં દેવતા અને દાનવોના ઘમંડને ચૂરચૂર કરવાની શક્તિ હતી. આવા ગુણોથી વિભૂષિત થઈને તે ત્રિભુવનની સમસ્ત પ્રજાનું પાલન કરતો હતો. તે દાનવ રાજના રાજ્યમાં કોઈ પણ અધર્મ થતો ન હતો. તેની પ્રજામાં કોઈ પણ એવું ન હતું જે દિન રોગી અલ્પાયુ દુઃખી મૂર્ખ કુરૂપ દુર્ભાગ્યશાળી અને અપમાનિત હોય. ઇન્દ્રને આવતા જોઈ દાનવોએ જઈને રાજા ભાસ્કરીને કહ્યું, પ્રભો બહુ આશ્ચર્યની વાત છે કે આજે ઇન્દ્ર એક ઠીંગણા બ્રાહ્મણ સાથે એકલા જ તમારા નગરમાં આવી રહ્યા છે. આ સમયે અમારા માટે જે કર્તવ્ય હોય તે શીઘ્ર કહો. તેમની વાત સાંભળીને ભાસ્કરીએ કહ્યું, દાનવો આ નગરમાં દેવરાજને આદરપૂર્વક લઈ આવો, તેઓ આજે આપણા પૂજનીય અતિથિ છે. પુલત્સ્યજી કહે છે, દાનવરાજ ભાસ્કલી દાનવોને આ પ્રમાણે કહીને પછી પોતે ઇન્દ્રને મળવા માટે એકલો જ રાજમહેલમાંથી બહાર નીકળ્યો અને પોતાના રળિયામણા નગરના સાતમા દરવાજા પર જઈ પહોંચ્યો. એટલામાં જ ત્યાં ભગવાન વામન અને ઇન્દ્ર પણ આવી પહોંચ્યા. દાનવરાજ બહુ પ્રેમથી તેમની સામે જોયું અને પ્રણામ કરીને પોતાને કૃતાર્થ માન્યો. તે હર્ષિત થઈને વિચારવા લાગ્યો, મારા જેવો ધન્ય બીજો કોઈ નથી, કેમ કે આજે હું ત્રિભુવનની રાજલક્ષ્મીથી સંપન્ન થઈને ઇન્દ્રને યાચક રૂપે પોતાને ઘેર આવેલો જોઉં છું. એ મારી પાસે કંઈક યાચના કરશે. ઘરે આવેલા ઇન્દ્રને મારા સ્ત્રી પુત્ર મહેલ અને પોતાના પ્રાણ પણ આપી દઈશ. પછી ત્રિલોકીના રાજ્યની તો વાત જ શી છે. આવું વિચારીને તેણે સામે જઈને ઇન્દ્રને બાથમાં લઈને બહુ જ આદર સાથે ગળે લગાડ્યા અને પોતાના રાજભવનમાં લઈ જઈને અર્ધ્ય તથા આચમનીયથી તે બંનેનું યત્નપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી ભાસ્કલી બોલ્યો, ઇન્દ્ર આજે હું તમને પોતાના ઘેર સ્વયં આવેલા જોઉં છું. એનાથી મારો જન્મ સફળ થઈ ગયો, મારા બધા મનોરથ પૂર્ણ થઈ ગયા. પ્રભુ મારી પાસે તમારું ક્યાં પ્રયોજનથી આગમન થયું? મને બધી વાત કહો. તમે અહીં સુધી આવવાનું કષ્ટ ઉઠાવ્યું તેને હું મોટા આશ્ચર્યની વાત સમજું છું. ઇન્દ્રે કહ્યું, ભાસ્કલે હું જાણું છું દાનવ વંશના શ્રેષ્ઠ પુરુષોમાં તમે સર્વશ્રેષ્ઠ છો. તમારી પાસે મારું આવવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. તમારે ઘેર આવેલા યાચક કદી નિરાશ થતા જતા નથી. તમે યાચકો માટે કલ્પ વૃક્ષ છો, તમારા જેવો દાતા કોઈ નથી. તમે પ્રભામાં સૂર્ય સમાન છો, ગંભીરતામાં સાગર જેવા છો. ક્ષમાશીલતાના કારણે તમારી તુલના પૃથ્વી સાથે થાય છે. આ બ્રાહ્મણ દેવતા વામન કશ્યપજીના ઉત્તમ કુળના છે. તેમણે મારી પાસે 3 ડગલા ભૂમિની યાચના કરી છે. પરંતુ ભાસ્કલે મારું ત્રિભુવનનું રાજ્ય તો તમે પરાક્રમથી છીનવી લીધું છે. હવે હું નિરાધાર અને નિર્ધન છું. આમને આપવા માટે મારી પાસે કોઈ ભૂમિ નથી. તેથી તમારી પાસે યાચના કરું છું. યાચક હું નથી, આ બ્રાહ્મણ છે. દાનવેન્દ્ર જો તમને યોગ્ય લાગે તો આ વામનજીને 3 ડગલા ભૂમિ આપી દો. ભાસ્કલીએ કહ્યું, દેવેન્દ્ર તમે ભલે પધાર્યા, તમારું કલ્યાણ થાઓ. જરા પોતાના તરફ તો જુઓ, તમે જ સર્વના પરમ આશ્રય છો. પિતામાં બ્રહ્માજી ત્રિભુવનની રક્ષાનું કામ તમારા પર નાખીને સુખથી બેઠા છે અને ધ્યાન ધારણા દ્વારા પરમ પદનું ચિંતન કરે છે. ભગવાન શ્રી વિષ્ણુ પણ અનેક સંગ્રામોથી થાકીને જગતની ચિંતા છોડીને તમારા જ ભરોસે ક્ષીરસાગરનો આશ્રય લઈને સુખેથી સૂઈ રહ્યા છે. ઉમાનાથ ભગવાન શંકર પણ બધો ભાર તમને જ સોંપીને કૈલાસ પર્વત પર વિહાર કરે છે. મારાથી અલગ ઘણા દાનવોને જે બળવાનોથી પણ બળવાન હતા તમે એકલે હાથે પરાસ્ત કર્યા છે. 12 આદિત્ય, 11 રુદ્ર, બંને અશ્વિની કુમાર, 8 વસુ તથા સનાતન દેવતા ધર્મ, આ બધા જ તમારા બાહુબળનો આશ્રય લઈને સ્વર્ગલોકમાં યજ્ઞનો ભાગ ગ્રહણ કરે છે. તમે ઉત્તમ દક્ષિણાઓથી સંપન્ન 100 યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કર્યું છે. રુદ્ર અને નુમચી તમારા હાથે જ મરાયા છે. તમે જ પાક નામના દૈત્યનું દમન કર્યું છે. સર્વસમર્થ ભગવાન વિષ્ણુએ તમારી જ આજ્ઞાથી દૈત્યરાજ હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં બેસાડીને મારી નાખ્યો હતો. તમે એરાવતના મસ્તક પર બેસીને હાથમાં વજ્ર લઈને જ્યારે યુદ્ધભૂમિમાં આવો છો તે વખતે તમને જોતા જ બધા દાનવો ભાગી જાય છે. પૂર્વકાળમાં તમે મોટા મોટા બળવાન દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો છે. હે દેવરાજ, તમે આવા પ્રભાવશાળી છો, તમારી સામે મારી સિંહ ગણતરી. તમે મારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી જ અહીં પર્દાપણ કર્યું છે. નિસંદેહ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. હું નિશ્ચયપૂર્વક કહું છું, તમારા માટે પોતાના પ્રાણ પણ આપી દઈશ. હે દેવેશ્વર, તમે મારી પાસે આટલી જ ભૂમિની વાત કેમ કરી? આ સ્ત્રી પુત્ર ગાયો તથા બીજું જે કંઈ ધન મારી પાસે છે તે બધું અને ત્રિલોકોનું સંપૂર્ણ રાજ્ય આ બ્રાહ્મણ દેવતાને આપી દો. તમે આવું કરીને મારા પર તથા મારા પૂર્વજો પર કૃપા કરશો એમાં જરા પણ સંશય નથી. કેમ કે ભાવિ પ્રજા કહેશે, પૂર્વકાળમાં રાજા બાસ્કલીએ પોતાને ઘેર આવેલા ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય આપી દીધું હતું. તમે જ કેમ? બીજો કોઈ પણ યાચક જો મારી પાસે આવે તો તે સદાય અને મને અત્યંત પ્રિય થશે. તમે તો તે બધામાં મારા માટે વિશેષ આદરણીય છો, તેથી તમને કાંઈ પણ આપવામાં મારે કોઈ વિચાર કરવાનો નથી. પરંતુ દેવરાજ, મને આ વાતથી બહુ સંકોચ થઈ રહ્યો છે કે આ બ્રાહ્મણ દેવતાની વિશેષ પ્રાર્થનાથી તમે મારી પાસે 3 જ ડગલા ભૂમિ માગી રહ્યા છો. હું આમને સારા સારા ગામ આપીશ અને તમને સ્વર્ગનું રાજ્ય અર્પણ કરી દઈશ. રામનજીને સ્ત્રી અને ભૂમિ બંને દાન કરીશ. તમે મારા પર કૃપા કરીને આ બધાનો સ્વીકાર કરો. પુલત્સજી કહે છે, હે રાજન, દાનવરાજ બાસ્કલીના પ્રમાણે કહ્યા પછી તેના પુરોહિત શુક્રાચાર્ય તેને કહ્યું, મહારાજ, તમને ઉચિત અનુચિતનું બિલકુલ જ્ઞાન નથી. કોને ક્યારે શું આપવું જોઈએ આ વાતથી તમે અજાણ છો. તેથી મંત્રીઓની સાથે સારી પેઠે વિચાર કરીને યુક્તાયુક્તનો નિર્ણય કર્યા પછી તમારે કોઈ કાર્ય કરવું જોઈએ. તમે ઇન્દ્ર સહિત દેવતાઓને જીતીને ત્રિલોકનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે. પોતાના વચનને પૂરું કરતા જ તમે બંધનમાં પડી જશો. રાજન, આ જે વામન છે તે સાક્ષાત સનાતન વિષ્ણુ જ છે. એમને માટે તમારે કંઈ પણ આપવું ન જોઈએ, કેમ કે એમણે જ તો પહેલા તમારા વંશનો નાશ કરાવ્યો છે અને આગળ પણ કરાવશે. એમણે માયાથી દાનવોને પરાસ્ત કર્યા છે અને માયાથી જ અત્યારે ઠીંગણા બ્રાહ્મણના રૂપમાં તમને દર્શન આપ્યા છે. તેથી હવે વધારે કહેવાની જરૂર નથી. આમને કંઈ આપશો નહીં. 3 પગ તો ઘણા છે. માખીના પગ જેટલી પણ ભૂમિ આપવાનો સ્વીકાર કરશો નહીં. જો મારી વાત નહીં માનો તો શીઘ્ર જ તમારો નાશ થઈ જશે. આ હું તમને સત્ય વાત કહી રહ્યો છું. બાસ્કલીએ કહ્યું, ગુરુદેવ, મેં ધર્મની ઈચ્છાથી આમને સર્વ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરી લીધી છે. પ્રતિજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ સત્પુરુષોનો સનાતન ધર્મ છે. જ્યાં ભગવાન વિષ્ણુ છે અને મારી પાસેથી દાન લઈને દેવતાઓને સમૃદ્ધ કરવા ચાહે છે ત્યારે તો મારા જેવો ધન્ય બીજો કોઈ નથી. ધ્યાન પરાયણ યોગી નિરંતર ધ્યાન કરતા રહેવા છતાં જેમના દર્શન તરત થતા નથી તેમણે જો મને દર્શન આપ્યા છે ત્યારે તો આ દેવેશ્વર મને વિશેષ ધન્ય કરી દીધો. જે લોકો હાથમાં દર્ભ અને જળ લઈને દાન આપે છે તેઓ પણ મારા દાનથી સનાતન પરમાત્મા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ આવું કહેવાથી મોક્ષના ભાગી બને છે. આ કાર્યને નિશ્ચિત રૂપે કરવા માટે મારો જે દ્રઢ સંકલ્પ થયો છે તેમાં તમારો ઉપદેશ જ કારણ છે. બાલ્યાવસ્થામાં તમે એકવાર ઉપદેશ આપ્યો હતો જેને મેં સારી પેઠે હૃદયમાં ધારણ કરી લીધો હતો. તે ઉપદેશ આ પ્રમાણે હતો, શત્રુ પણ જો ઘેર આવી જાય તો તેના માટે કોઈ વસ્તુ અદેય નથી, તેને કાંઈ પણ આપવાથી ઇનકાર ન કરવો જોઈએ. સત્રાવપી ગૃહાયાતે ના સત્ય દેયં તુ કિંચન. 25મા અધ્યાયનો 171મો શ્લોક. ગુરુદેવ, આવું વિચારીને જ મેં ઇન્દ્રના માટે સ્વર્ગનું રાજ્ય અને વામનજીને માટે પોતાના પ્રાણ શુદ્ધા આપવાનો નિશ્ચય કરી લીધો છે. જે દાન આપવામાં જરા પણ કષ્ટ થતું નથી એવું દાન તો સંસારમાં બધા લોકો આપે છે. આ સાંભળીને ગુરુજીએ લજ્જાથી પોતાનું મોઢું નીચું કરી દીધું. ત્યારે બાસ્કલી ઇન્દ્રને કહ્યું, દેવ, તમારા માંગવાથી હું સંપૂર્ણ પૃથ્વી આપી શકું છું. જો આમને 3 ડગલા જ ભૂમિ આપવી પડે તો એ મારા માટે લજ્જાની વાત થશે. ઇન્દ્રે કહ્યું, દાનવરાજ, તમારી વાત સાચી છે, પરંતુ આ બ્રાહ્મણ દેવતાએ મારી પાસે 3 જ ડગલા ભૂમિની યાચના કરી છે. એમને એટલી જ ભૂમિની જરૂર છે. મેં પણ આમના માટે જ તમારી પાસે યાચના કરી છે, તેથી આમને એટલી જ ભૂમિ પ્રદાન કરો. બાસ્કલીએ કહ્યું, દેવરાજ, તમે વામનને મારા તરફથી 3 ડગલા ભૂમિ આપી દો અને તમે પણ ચિરકાળ સુધી ત્યાં જ નિવાસ કરો. પુલત્સ્યજી કહે છે, આમ કહીને બાસ્કલી હાથમાં જળ લઈને સાક્ષાત શ્રી હરિ મારા પર પ્રસન્ન થાઓ એમ કહીને વામનજીને 3 ડગલા ભૂમિ આપી દીધી. દાનવરાજના દાન કરતા જ શ્રી હરિએ વામન રૂપ ત્યાગી દીધું અને દેવતાઓના હિતની ઈચ્છાથી સંપૂર્ણ લોકો માપી લીધા તેઓ યજ્ઞ પર્વત પર પહોંચીને ઉત્તર તરફ મુખ રાખીને ઉભા થઈ ગયા. તે સમયે દાનવલોક ભગવાનના ડાબા ચરણ નીચે આવી ગયો. જ્યારે જગદીશ્વરે પહેલો પગ સુરલોકમાં મૂક્યો અને બીજો ધ્રુવલોકમાં, પછી અદ્ભુત કર્મ કરવા વાળા ભગવાને ત્રીજા પગથી બ્રહ્માંડ પર આઘાત કર્યો. તેમના અંગૂઠાનો અગ્રભાગ અડકવાથી બ્રહ્માંડ કટાહ ફૂટી ગયું, જેથી ઘણું જળ બહાર નીકળ્યું. તેને જ ભગવાન શ્રી વિષ્ણુના ચરણથી પ્રગટ થનારી વૈષ્ણવી નદી ગંગા કહે છે. ગંગાજી અનેક કારણોથી ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છે. તેમના દ્વારા ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકી વ્યાપ્ત છે. ત્યાર પછી ભગવાન શ્રી વામને બાસ્કલીને કહ્યું, મારા 3 ડગલા પૂરા કરો. બાસ્કલીએ કહ્યું, ભગવાન, તમે પૂર્વકાળમાં જેટલી મોટી પૃથ્વી બનાવી હતી તેમાંથી મેં કશું જ છુપાવ્યું નથી. પૃથ્વી નાની છે અને તમે મહાન છો. મારામાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ નથી કે જેથી બીજી પૃથ્વી બનાવીને તમારા 3 ડગલા પૂરા કરું. હે દેવ, તમારા જેવા પ્રભુની ઈચ્છા શક્તિ જ મનોવાંછિત કાર્ય કરવા સમર્થ હોય છે. સત્યવાદી બાસ્કલીને નિરુત્તર જાણીને ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, દાનવરાજ, બોલો, હું તમારી કઈ ઈચ્છા પૂર્ણ કરું? તમારું આપેલું સંકલ્પનું જળ મારા હાથમાં આવ્યું છે, તેથી તમે વરદાનને યોગ્ય છો, વરદાનના ઉત્તમ પાત્ર છો. તમને જે વસ્તુની ઈચ્છા હોય તે માગો, હું તે આપીશ. બાસ્કલીએ કહ્યું, હે દેવેશ્વર, હું તમારી ભક્તિ ઈચ્છું છું. મારું મૃત્યુ પણ તમારા હાથે જ થાવ, જેથી મને તમારા પરમ ધામની પ્રાપ્તિ થાય, જે તપસ્વીઓ માટે પણ દુર્લભ છે. પુલત્સ્યજી કહે છે, બાસ્કલીને આ પ્રમાણે કહ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, તમે એક કલ્પ સુધી રોકાઈ જાઓ. જે સમયે વરાહ રૂપ ધારણ કરીને હું રસાતલમાં પ્રવેશ કરીશ તે સમયે તમારો વધ કરીશ, એનાથી મારા રૂપમાં તમે લીન થઈ જશો. ભગવાનના આવા વચન સાંભળીને તે દાનવ તેમની સામેથી ચાલ્યો ગયો. ભગવાન પણ તેની પાસેથી ત્રિલોકનું રાજ્ય છીનવીને અંતર્ધ્યાન થઈ ગયા. બાસ્કલી પાતાળ લોકનો નિવાસી થઈને સુખપૂર્વક રહેવા લાગ્યો. બુદ્ધિમાન ઇન્દ્ર 3 લોકનું પાલન કરવા લાગ્યા. આ જગદગુરુ ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતારનું વર્ણન છે. એમાં ગંગાજીના પ્રાદુર્ભાવની કથા પણ આવી ગઈ છે. આ પ્રસંગ સર્વ પાપોનો નાશ કરનાર છે. આ મેં વિષ્ણુના શ્રી વિષ્ણુના 3 પગનો ઇતિહાસ કહ્યો છે, જે સાંભળીને મનુષ્ય સંસારમાં સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. શ્રી વિષ્ણુના ચરણોના દર્શન કરી લીધા પછી તેના દુઃસ્વપ્ન, દુશ્વિંતા અને ઘોર પાપ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. પાપી મનુષ્ય પ્રત્યેક યુગમાં યજ્ઞ પર્વત પર સ્થિત શ્રી વિષ્ણુના ચરણોના દર્શન કરીને પાપથી છૂટી જાય છે. હે ભીષ્મ, જે મનુષ્ય મૌન પૂર્વક યજ્ઞ પર્વત પર ચડે છે અથવા 3 પુષ્કરોની યાત્રા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તે તમામ પાપોથી મુક્ત થઈને મૃત્યુ પછી શ્રી વિષ્ણુ ધામમાં જાય છે. ભીષ્મજી બોલ્યા, હે ભગવાન, આ તો બહુ આશ્ચર્યની વાત છે કે વામનજી દ્વારા દાનવરાજ બાસ્કલી બંધનમાં નાખવામાં આવ્યો. મેં તો શ્રેષ્ઠ બ્રાહ્મણોના મુખેથી એવી કથા સાંભળી છે કે ભગવાને વામન રૂપ લઈને રાજા બલિને બાંધ્યો હતો, અને વિરોચન કુમાર બલિ આજે પણ પાતાળ લોકમાં સ્થિત છે, તેથી તમે મને બલિને બાંધ્યાની કથા કહો. ભુલતસિંહજી બોલ્યા, હે નૃપશ્રેષ્ઠ, હું તમને બધી વાત કહું છું, સાંભળો. પહેલી વારની કથા તો તમે સાંભળી જ ચૂક્યા છો, બીજી વાર વર્તમાન વ્યવસ્થ મન્વંતરમાં પણ ભગવાન શ્રી વિષ્ણુએ ત્રિલોકને પોતાના ચરણોથી માપ્યું હતું. તે સમયે તે દેવાધિદેવ એકલા જ રાજા બલિના યજ્ઞમાં જઈને રાજા બલિને બાંધ્યો અને ભૂમિને માપી હતી. તે અવસર પર ભગવાનનો પુનઃ વામન અવતાર થયો તથા ફરી તેમણે ત્રિવિક્રમ રૂપ ધારણ કર્યું હતું. તેઓ પહેલા વામન થઈને પછી અવામન એટલે કે વિરાટ થઈ ગયા. અધ્યાય 22 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.